श्री ब्रह्म पुराण अध्याय 25। एकाम्र क्षेत्र तथा पुरुषोत्तम क्षेत्र नो महिमा। लोमहर्षण जी कहे छे, हे महर्षियों, ब्रह्मा जी द्वारा कहेली पवित्र कथा सांभळीने ते महर्षियों ने बहु प्रसन्नता थई। तेमना शरीर में रोमांच थई आव्यो। तेमणे कह्युं, ब्रह्मन, हवे तमे एकाम्र क्षेत्र नो वर्णन करो। ब्रह्मा जी बोलिया, मुनिवरो, ते क्षेत्र सर्व पापों ने हरनारू पवित्र तथा परम दुर्लभ छे। हूँ एनु संक्षेप में वर्णन करीश, सांभळो। एक आम्रक नामे विख्यात क्षेत्र वाराणसी नी जेम कोटी शिवलिंगों थी युक्त तथा शुभ छे। तेमा आठ तीर्थ छे। पूर्व कल्प में त्यां एक आंबानु वृक्ष हतु। तेना नाम परथी ते एक आम्रक क्षेत्र रूपे विख्यात थयुं। તે સ્થાન હૃષ્ટપુષ્ટ માણસોથી ભરપૂર રહે છે। ત્યાં સ્ત્રીઓ પણ રહે છે અને પુરુષો પણ। તે ક્ષેત્રમાં વિદ્વાનો બહુ છે। તે ધન ધાન્યથી સંપન્ન સ્થાન છે। ઘર અને ગોપુર ત્યાંની શોભા વધારે છે। ત્યાં અનેક વ્યવસાયીઓ રહે છે। જાત જાતના રત્નો તે ક્ષેત્રની શોભા વધારે છે। નગર, અટારી, ઝરૂખા, રાજમાર્ગ અને રાજહંસો જેવા શ્વેત પ્રાસાદ વગેરે દ્વારા તે સ્થાન શોભાયમાન છે। તેની ચારે બાજુ કોટ છે। શસ્ત્રો દ્વારા તે પુરની રક્ષા થાય છે। અનેક ખાઈઓથી તે ક્ષેત્ર અલંકૃત છે। ત્યાં દરરોજ ઉત્સવનો આનંદ હોય છે। વિવિધ પ્રકારના વાદ્યોનો ધ્વનિ સંભળાય છે। કોટ અને બગીચાઓથી યુક્ત અનેક દિવ્ય દેવ મંદિરો બધી રીતે તે ક્ષેત્રની શોભામાં વૃદ્ધિ કરે છે। ત્યાંના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ર બહુ ધાર્મિક છે। તે બધા પોતપોતાના ધર્મોમાં સંલગ્ન રહે છે। તે ક્ષેત્રમાં નિર્ધન, મૂર્ખ, બીજાનો દ્વેષ રાખનારા, રોગી, મલિન, નીચ, માયાવી, કદરૂપા, દુરાચારી તથા પરદ્રોહી મનુષ્ય નથી। ત્યાં સર્વત્ર સુખપૂર્વક બધા હળી મળીને રહે છે। તે સ્થાન સૌ જીવો માટે સુખદ છે। ત્યાં વિવિધ પ્રકારના પક્ષીઓના ટહુકા સંભળાય છે। ત્યાંના બગીચા નંદનવન જેવા તથા દરેકને માટે સેવન કરવા યોગ્ય છે। ત્યાંના વૃક્ષો ફળોના ભારથી નમેલા રહે છે અને બધી ઋતુઓમાં એમાંથી પુષ્પો ખરતા રહે છે। દીર્ઘિકા, તળાવ, તલાવડી, વાપી, વાવ તથા અન્ય જળાશયો સદા કમળવનથી સુશોભિત રહે છે। અનેક પ્રકારના વૃક્ષો, વિવિધ પ્રકારના સુંદર પુષ્પ તથા અનેક પ્રકારના પવિત્ર જળાશય બધી બાજુથી તે સ્થાનની શોભા વધારે છે। તે ક્ષેત્રમાં સાક્ષાત ભગવાન શંકર સર્વ લોકોનું હિત કરવા માટે નિવાસ કરે છે। એ ભોગ અને મોક્ષ બંનેના દાતા છે। પૃથ્વી પર જેટલા તીર્થો, નદીઓ, સરોવરો, પુષ્કરણી, તળાવ, વાવ, કુવા અને સાગર છે, તે બધામાંથી પૃથક પૃથક જળના બુંદો સંગ્રહિત કરીને દેવતાઓ સહિત ભગવાન શંકરે તે ક્ષેત્રના લોકોના હિત માટે બિંદુસર નામક તીર્થ સ્થાપિત કર્યું છે। તેથી તેનું નામ બિંદુ સરોવર છે। માગસરના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ જે ત્યાંની યાત્રા કરે છે તથા જે જીતેન્દ્રિય ભાવે વિષુ યોગમાં શ્રદ્ધા સાથે વિધિપૂર્વક બિંદુ સરોવરમાં સ્નાન કરીને તલ અને જળ વડે નામ ગોત્રના ઉચ્ચારણપૂર્વક દેવતાઓ, મનુષ્યો, ઋષિઓ, મનુષ્ય તથા પિત્રોનું તર્પણ કરે છે, તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે। જેઓ ગ્રહણ, વિષુ યોગ, સંક્રાંતિ, અયન આરંભ, યુગાદિ તિથિ તથા અન્ય શુભ તિથિઓમાં ત્યાં બ્રાહ્મણને ધન વગેરેનું દાન કરે છે, તેઓ અન્ય તીર્થો કરતા 100 ગણું ફળ પામે છે। જેઓ બિંદુ સરોવરના તટ પર પિત્રોને પિંડદાન આપે છે, તેઓ તે પિત્રોને અક્ષય તૃપ્તિ પ્રદાન કરે છે। સ્નાન પછી મૌન તથા જીતેન્દ્રિય ભાવથી ભગવાન શંકરના મંદિરમાં પ્રવેશ કરીને તેમની પૂજા કરવી, 3 વાર શિવજીની પ્રદક્ષિણા કરવી, ઘી અને દૂધ વગેરે દ્વારા પવિત્રતાપૂર્વક ભગવાન શંકરને સ્નાન કરાવીને તેમના બધા અંગોમાં સુગંધિત ચંદન અને કેસર લગાવવું, ત્યાર પછી વિવિધ પ્રકારના પવિત્ર પુષ્પો તથા બિલીપત્ર, આંકડો, કમળ વગેરે દ્વારા વૈદિક અને તાંત્રિક મંત્રોથી તથા ફક્ત નામ મંત્રથી ગંધ, પુષ્પ, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય, ઉપહાર, સ્તુતિ, દંડવત, પ્રણામ, મનોહર ગીતવાદ્ય, નૃત્ય, જપ, નમસ્કાર, જય જયકાર તથા પ્રદક્ષિણા સમર્પિત કરીને મહાદેવજીનું પૂજન કરવું। આ પ્રમાણે દેવાદિદેવનું વિધિપૂર્વક પૂજન કરનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને શિવલોકને પ્રાપ્ત થાય છે। જે શુદ્ધ બુદ્ધિવાળા લોકો ત્યાં વારંવાર મહાદેવજીના દર્શન કરે છે તેઓ પણ પાપ મુક્ત થઈને શિવલોકમાં જાય છે. ભગવાન શિવથી પશ્ચિમ પૂર્વ દક્ષિણ ઉત્તર ચારે બાજુ અઢી અઢી યોજન સુધી તે ક્ષેત્ર ભોગ અને મોક્ષ પ્રદાન કરનારો છે. તે ઉત્તમ ક્ષેત્રમાં ભાસ્કરેશ્વર નામે પ્રસિદ્ધ એક શિવલિંગ છે. જેઓ ત્યાં કુંડમાં સ્નાન કરીને ભગવાન સૂર્ય દ્વારા પૂજિત ત્રિનેત્ર દ્વારી દેવાધિદેવ મહાદેવજીના દર્શન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને ઉત્તમ વિમાન દ્વારા ગંધર્વોના મુખેથી પોતાની સ્તુતિ સાંભળતા શિવલોકમાં જાય છે. અથવા યોગીઓના ઘરમાં વેદ વેદાંગના પારંગત સર્વભૂત હિતકારી શ્રેષ્ઠ દ્વિજ રૂપે ઉત્પન્ન થાય છે તે સમયે તેઓ મોક્ષ શાસ્ત્રના તાત્પર્યને સમજવામાં કુશળ અને સર્વત્ર સમબુદ્ધિવાળા હોય છે તથા ભગવાન શંકર પાસેથી શ્રેષ્ઠ યોગ પ્રાપ્ત કરીને ભવસાગરમાંથી મુક્ત થઈ જાય છે. હે દ્વિજવરો, સ્ત્રીઓ પણ શ્રદ્ધાપૂર્વક ત્યાં ભગવાન શિવનું પૂજન કરીને પૂર્વોક્ત ફળને પ્રાપ્ત કરી લે છે. હે મુનિવરો, ભગવાન મહેશ્વર સિવાય બીજું કોણ એવું છે જે તે ઉત્તમ ક્ષેત્રના સંપૂર્ણ ગુણોનું વર્ણન કરી શકે? ભગવાન શિવનું એક આમ્ર ક્ષેત્ર વારાણસી જેવું શુભ છે. જે ત્યાં સ્નાન કરે છે તે અવશ્ય મોક્ષનો અધિકારી થઈ જાય છે. ત્યાં બીજા પણ અનેક પવિત્ર તીર્થ તથા મંદિર છે, તેમનું પણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સમુદ્રના ઉત્તર તટ પર તે પ્રદેશમાં એક પરમ ગોપનીય મુક્તિદાયક ક્ષેત્ર છે જે સર્વ પાપોનો નાશ કરનારું છે. તે ક્ષેત્રનો વિસ્તાર 10 યોજન છે. ત્યાંની ભૂમિ રેતથી આવૃત છે. તે પરમ પવિત્ર અને મનોવાંછિત કામના પૂરી કરનારું છે. અશોક, અર્જુન, પુનાંગ, બોરસલી, સરલ, ફણસ, નારિયેળ, તાળ, કોઠું, ચંપો, કરેણ, આંબો, બોરડી, ગુલાબ, કદમ, કાંચનાર, લકુચ, નાગકેસર, પીપળો, મહુડો, સીસમ, આંબો, લીમડો, બહેડા વગેરેના વૃક્ષો તે સ્થાનની શોભા વધારે છે. ત્યાં પક્ષીઓનો મધુર કલરવ કાન અને મનને બહુ સુખ આપે છે. ઉપર જણાવેલા વૃક્ષો સિવાય અન્ય મનોહર પુષ્પો, લતાઓ અને જાત જાતના જળાશયોથી તે ક્ષેત્ર સુશોભિત છે. અનેક બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી તથા સર્વધર્મપરાયણ બ્રાહ્મણ વગેરે વર્ણોથી તે ક્ષેત્ર શોભી રહ્યું છે. તે અનેક નિરોગી સ્ત્રી પુરુષોથી ભરપૂર છે. તે સગળી વિદ્યાઓનું સ્થાન તથા સમસ્ત ધર્મો અને ગુણોનું નિવાસ સ્થાન છે. આ પ્રમાણે તે પરમ દુર્લભ ક્ષેત્ર સર્વગુણ સંપન્ન છે. હે મુનિવરો, ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નામે વિખ્યાત છે. ઉત્કલ પ્રાંતની સીમા સમુદ્ર તરફ જ્યાં સુધી છે ત્યાં બધું સ્થાન શ્રીકૃષ્ણની કૃપાથી અત્યંત પવિત્ર છે. તે દેશમાં વિશ્વાત્મા ભગવાન પુરુષોત્તમ નિવાસ કરે છે. એ જગદવ્યાપી જગન્નાથ છે. એમનામાં જ બધું પ્રતિષ્ઠિત છે. હું ભગવાન શિવ, ઇન્દ્ર તથા અગ્નિ વગેરે દેવતાઓ સદા તે દેશમાં નિવાસ કરીએ છીએ. ગંધર્વ, અપ્સરા, પિતર, દેવતા, મનુષ્ય, યક્ષ, વિદ્યાધર, સિદ્ધ, ઉત્તમ વ્રત કરનારા મુનિઓ, વાલખિલ્ય વગેરે ઋષિઓ, કશ્યપ વગેરે પ્રજાપતિ, ગરુડ, કિન્નર, નાગ, અન્ય અન્ય સ્વર્ગવાસી, અંગો સહિત ચારે વેદ, વિવિધ પ્રકારના શાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ, ઉત્તમ દક્ષિણાવાળા યજ્ઞ, અનેક પવિત્ર નદીઓ, પુણ્યતીર્થ, મંદિર, સમુદ્ર તથા પર્વત બધા આ દેશમાં સ્થિત છે. આ પ્રમાણે દેવતાઓ, ઋષિઓ તથા પિતૃ દ્વારા સેવિત તે પાવન પ્રદેશમાં જ્યાં સર્વ પ્રકારના ઉપભોગ સુલભ છે ત્યાં નિવાસ કરવો કોને રુચિકર નહીં લાગે? ભલા તેના સિવાય બીજો કયો દેશ શ્રેષ્ઠ છે? તેનાથી વધીને બીજું કયું સ્થાન છે જ્યાં મુક્તિદાતા ભગવાન પુરુષોત્તમ સ્વયં બિરાજમાન છે? તે મનુષ્યો જે ઉત્કલ પ્રદેશમાં નિવાસ કરે છે દેવતાઓ જેવા અને ધન્ય છે. જેઓ સમગ્ર તીર્થોના રાજા એવા સમુદ્રમાં સ્નાન કરીને ભગવાન પુરુષોત્તમના દર્શન કરે છે તે મનુષ્યો સ્વર્ગમાં વસે છે, અર્થાત યમલોકમાં જતા નથી. જેઓ ઉત્કલ દેશના પવિત્ર પુરુષોત્તમ ક્ષેત્રમાં નિવાસ કરે છે તે શ્રેષ્ઠ બુદ્ધિવાળા મનુષ્યોનું જીવન સફળ છે, કેમ કે તેઓ દેવશ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણના મુખકમળના દર્શન કરે છે. ભગવાનનું મુખકમળ ત્રણેય લોકને આનંદ આપનાર, આનંદ પ્રદાન કરનારું છે. તેમના નેત્ર પ્રસન્ન અને વિશાળ છે, તેમની ભ્રુકુટી કેસ તથા મુગટ સુંદર છે, કાનોમાં મનોહર કુંડળ શોભી રહ્યા છે, તેમનો મલકાટ મનોહર અને દંત પંક્તિઓ સુંદર છે, એ સુંદર નાક, સુંદર ગાલ, સુંદર લલાટ અને સુંદર લક્ષણો વાળા છે. અધ્યાય 25 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.